શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 14-15 જન્મેજયના પ્રશ્ન કરવાથી શ્રી વ્યાસજી દ્વારા દેવી મહિમાનું વર્ણન, રાજા ધ્રુવ સંધિની કથા, પોતપોતાના દોહિત્રો માટે રાજા યુધાજીત અને વીરસેનનો વિવાદ અને યુધાજીત અને વીરસેનનું યુદ્ધ, વીરસેનનું મૃત્યુ, મનોરમાના પુત્ર સુદર્શનને લઈને મંત્રી વિદલ્લ સાથે ભરદ્વાજ મુનિના આશ્રમમાં જવું અને ભરદ્વાજ દ્વારા તેને આશ્રયદાન. રાજા જન્મેજયે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુએ ભગવતી જગદંબિકાનો યજ્ઞ કર્યો તે મેં વિસ્તારથી સાંભળ્યો. હવે આપ મને ભગવતીનો મહિમા વિસ્તારથી કહો. હે વિપ્રવર, આપની કૃપાથી દેવીનું ચરિત્ર સાંભળ્યા પછી હું તે ઉત્તમ યજ્ઞ કરીને પવિત્ર બનીશ. વ્યાસજી કહે છે, હે રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર તમને કહું છું. એક પ્રાચીન ઇતિહાસ વિસ્તારથી સાંભળો. રાજેન્દ્ર, કૌશલ દેશમાં એક સૂર્યવંશી રાજા થયા. તેમનું નામ ધ્રુવ સંધિ હતું. તે મહાતેજસ્વી રાજા પુષ્યના પુત્ર હતા. ધ્રુવ સંધિ ખૂબ ધર્માત્મા, સત્યવાદી, પવિત્ર વ્રતધારી અને વર્ણાશ્રમ ધર્મના સમર્થક હતા. સમૃદ્ધિથી ભરપૂર અયોધ્યા તેમની રાજધાની હતી. તેમના શાસનકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને અન્ય બધા પોતપોતાની જીવિકામાં તત્પર રહી ધર્મની મર્યાદામાં રહેતા હતા. તેમના રાજ્યમાં ચોર, ચાડિયા, ધુતારા, દંભી, કૃતજ્ઞ કે મૂર્ખ લોકો ક્યાંય જોવા મળતા નહીં. હે કુરુશ્રેષ્ઠ, આ પ્રમાણે રાજા ધ્રુવ સંધિનો જીવન વ્યવહાર ચાલી રહ્યો હતો. તેમને બે પત્નીઓ હતી, જે ખૂબ જ સુંદર અને પતિની ઈચ્છાને પૂર્ણ કરવામાં તત્પર રહેતી હતી. એક પત્નીનું નામ મનોરમા હતું. મનોરમા અત્યંત સુંદર અને સાધ્વી સ્ત્રી હતા. બીજા રાણી લીલાવતી પણ રૂપ અને ગુણોમાં તેટલા જ શ્રેષ્ઠ હતા. રાજા ધ્રુવ સંધિ બંને સ્ત્રીઓ સાથે રાજમહેલોમાં, ઉપવનોમાં, પર્વતો પર અને ઊંડી વાવડીઓમાં રહીને આનંદ કરતા હતા. તેમની પત્ની મનોરમાએ શુભ મુહૂર્તમાં એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુદર્શન રાખવામાં આવ્યું. તે પુત્રના શરીરમાં રાજાના બધા જ લક્ષણો વિદ્યમાન હતા. બીજા રાણી લીલાવતીએ પણ એક મહિના પછી શુભ ગ્રહ દિવસ અને શુક્લ પક્ષમાં સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ બંને કુમારોના જાતકર્મ સંસ્કાર કર્યા. પુત્રોના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું. હે રાજન, રાજા ધ્રુવ સંધિ બંને પુત્રો સાથે સમાન પ્રેમ રાખતા હતા. વાત્સલ્ય ભાવમાં તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહીં. પરમ તપસ્વી રાજાએ અત્યંત પ્રસન્નતા સાથે પોતાની સમૃદ્ધિ પ્રમાણે બંને પુત્રોના વિધિપૂર્વક ચૂડાકર્મ સંસ્કાર કર્યા. માથા પર મુંડન કરાવેલા બંને બાળકો રાજાના મનને મોહિત કરતા હતા. રમતા ત્યારે પણ બધાના મનને મુગ્ધ કરતા હતા. તે બંને કુમારોમાં સુદર્શન મોટો કુમાર હતો. લીલાવતીના પુત્રનું નામ શત્રુજીત હતું. તે ખૂબ મધુર બોલતો હતો. મધુર વાણી અને અત્યંત સુંદરતાને કારણે રાજા તેના પર વધારે પ્રેમ કરવા લાગ્યા. પ્રજા અને મંત્રીઓ માટે તે વિશેષ પ્રિય પાત્ર બની ગયો. શત્રુજીતના ગુણોના લીધે તેના પર રાજાનો જેટલો પ્રેમ હતો તેટલો પ્રેમ સુદર્શન પર ન હતો. આ પ્રમાણે થોડો સમય વ્યતીત થયા પછી શિકારમાં પ્રીતિ રાખનારા મહારાજ ધ્રુવ સંધિ એક દિવસ વનમાં ગયા. ઘોર વનમાં તે શિકાર કરતા હતા ત્યારે અત્યંત ક્રોધપૂર્વક એક સિંહ તેમની સામે આવ્યો. રાજાએ તીક્ષ્ણ બાણોથી આવતાની સાથે જ તે સિંહનું મોઢું વિંધી નાખ્યું. તેથી તે સિંહ અત્યંત કોપાયમાન થઈ રાજાની સામે મેઘની જેમ ગર્જના કરવા લાગ્યો. તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે તેનું પૂંછડું ઊંચું કરીને ગરદનના લાંબા વાળની કેસવાળી ફફડાવીને રાજાના ઉપર છલાંગ મારી. રાજાએ સિંહને આવતો જોઈને તરત જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ઢાલ લીધી અને તેની સામે ધસ્યા, જાણે કોઈ બીજો સિંહ હોય. રાજાના જેટલા સેવકો હતા તે બધા જ ક્રોધિત થઈને સિંહ પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર થઈ ગયો, ભયંકર લડાઈ શરૂ થઈ. એકવાર તે ભયાનક સિંહ રાજા પર તૂટી પડ્યો. તેના પર રાજાએ તલવારનો પ્રહાર કર્યો, તેમ છતાં તે સિંહે તેના તીક્ષ્ણ નખોથી રાજાને ચીરી નાખ્યો. રાજા જમીન પર ઢળી પડ્યો અને તે મરણ પામ્યો. સૈનિકો ચીસો પાડવા માંડ્યા અને બાણોનો વળતો પ્રહાર કરી તે સિંહને પણ મારી નાખ્યો. ત્યાર પછી સૈનિકો રાજધાનીમાં પાછા આવ્યા અને રાજ્યના મંત્રીઓને આ દુર્ઘટનાના સમાચાર આપ્યા. મહારાજ ધ્રુવ સંધિને મરણ પામેલા જાણીને મંત્રીઓ વનમાં ગયા અને તેમના મૃત શરીરના અગ્નિસંસ્કાર કર્યા. વશિષ્ઠજીએ પરલોક સુખકારક બની રહે તેવી બધી શાસ્ત્રોક્ત ક્રિયાવિધિ કરાવી. ત્યાર પછી મંત્રીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને વશિષ્ઠ મુનિ બધા જ સુદર્શનને રાજગાદી પર બેસાડવાનું વિચારવા લાગ્યા. રાજ્યના ઉત્તમ મંત્રીએ કહ્યું, આ રાજકુમાર સુદર્શન મહારાજના પત્ની મનોરમાના પુત્ર છે. તેઓ શાંત સ્વભાવવાળા અને સર્વગુણોથી સંપન્ન છે. બાળક હોવા છતાં પણ આ ધર્માત્મા રાજકુમાર ગાદીનો અધિકારી છે. આ પ્રમાણે બધા મંત્રીઓએ એક રાયથી સુદર્શનને રાજા બનાવવાનો નિશ્ચય કર્યો. તે સમાચાર મળતા ઉજ્જૈનના રાજા યુધાજીત અત્યંત વેગથી અયોધ્યા આવી પહોંચ્યા. રાજા ધ્રુવ સંધિ મરણ પામ્યાના સમાચાર તેમના પત્ની લીલાવતીએ તેમના પિતા યુધાજીતને મોકલ્યા હતા. તે સાંભળીને પોતાના દોહિત્ર શત્રુજીતનું હિત સાધવાના વિચારથી ઉજ્જૈનના મહારાજા અયોધ્યા આવી પહોંચ્યા. તે જ પ્રમાણે રાજાના બીજા રાણી મનોરમાના પિતા રાજા વીરસેન, જે કલિંગ દેશના રાજા હતા, તે પણ પોતાના દોહિત્ર સુદર્શનનું હિત સાધવા ત્યાં આવી પહોંચ્યા. બંને રાજાઓની સાથે વિપુલ માત્રામાં સૈન્ય હતું. પરિસ્થિતિ અત્યંત સ્ફોટક હતી. રાજગાદી પર કોનો અધિકાર છે તે વિષયમાં તે બંને મુખ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરવા લાગ્યા. યુધાજીતે પૂછ્યું, બંનેમાં મોટો રાજકુમાર કોણ છે? મોટો પુત્ર જ રાજ્યનો અધિકારી છે, નાના પુત્રને ક્યારેય રાજગાદી મળતી નથી. ત્યારે રાજા વીરસેને ઉત્તર આપ્યો, રાજન, રાજાના ધર્મપત્ની મનોરમાનો પુત્ર સુદર્શન મોટો રાજકુમાર છે, તેથી તેને જ રાજ્ય મળવું જોઈએ એવું મેં ધાર્મિક પુરુષોના મુખેથી સાંભળ્યું છે. યુધાજીતે ફરી કહ્યું, રાજાના લક્ષણોથી યુક્ત આ શત્રુજીત ગુણોમાં શ્રેષ્ઠ છે, અર્થાત તે ગુણોમાં મોટો છે. સુદર્શન રાજાના જેવા ચિહ્નોથી યુક્ત હોવા છતાં ગુણોમાં શત્રુજીત જેટલો શ્રેષ્ઠ નથી. વીરસેન અને યુધાજીત બંને રાજા અત્યંત સ્વાર્થી હતા. તેમની વચ્ચે વિવાદ ઊભો થયો. આવી વિકટ સ્થિતિમાં તેમનો સંદેહ દૂર કરવા કોણ સમર્થ છે? યુધાજીતે મંત્રીઓને કહ્યું, તમે લોકો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છો છો એ વાત નક્કી છે. સુદર્શનને રાજા બનાવીને તમારી દાનત ધન હડપ કરવાની છે. તમારા વ્યવહાર પરથી તમારો અદૃષ્ટ મનસુબો હું જાણી ગયો છું. સુદર્શનથી શત્રુજીત વધારે બળવાન છે, તેથી રાજગાદી પર તે જ બેસે. તેમાં તમારી સંમતિ હોવી જોઈએ. મારા જીવતા જીવે ગુણોમાં શ્રેષ્ઠ રાજકુમારને મૂકીને ગુણહીન કુમારને કોણ રાજા બનાવી શકે છે? જરૂર પડીએ મારી સેના પણ આ કાર્યમાં સહયોગ કરવા તૈયાર છે. આ પ્રશ્ન માટે હું અવશ્ય યુદ્ધ કરીશ અને તલવારની ધારથી આ ભૂમિ બે ભાગમાં વહેંચાઈ જશે. પછી તમારી વાત ક્યાં રહેશે? રાજગાદીના આ પ્રશ્નને લઈને વીરસેન અને યુધાજીત બંને વચ્ચે ભારે વાદ વિવાદ ઊભો થયો. પ્રજામાં અને ઋષિમુનિઓમાં ભારે ખળભળાટ થઈ ગયો. ખળભળાટ ઊભો થઈ ગયો, ભારે ખળભળાટ થઈ ગયો. કેટલાક યુદ્ધમાં કુશળ સામંત રાજાઓ પોતાની સેનાઓ લઈને રાજધાનીને નષ્ટ કરવાના ઈરાદાથી આવી ચડ્યા. ખૂબ જ તત્પરતાથી પરસ્પર યુદ્ધ માટેની તેમને તાલાવેલી હતી. રાજા ધ્રુવ સંધિ મરી ગયા તે સાંભળીને શૃંગ બેરપુરમાં રહેનારા નિષાદો રાજાનો ખજાનો લૂંટવા અયોધ્યા આવી પહોંચ્યા. રાજા મરી ગયા, રાજકુમારો હજી બાળક છે, રાજગાદી માટે બંને વચ્ચે વિવાદ ઊભો થયો છે. આવું જાણીને દેશ વિદેશના લૂંટારાઓના ટોળા પણ આવી પહોંચ્યા. રાજગાદીના વિવાદને કારણે યુદ્ધ શરૂ થયું. વીરસેન અને યુધાજીત બંને લડવા માટે મેદાનમાં ઉતર્યા. વ્યાસજી કહે છે, યુદ્ધનો આરંભ થવાથી બંને રાજાઓ શસ્ત્રો સાથે રણભૂમિમાં ઉતરી આવ્યા. ક્રોધ અને લોભે તેમને પોતાના વશમાં કરી લીધા હતા. ભયંકર યુદ્ધ શરૂ થયું. પોતાની લાંબી ભુજાઓમાં ધનુષ ધારણ કરી યુધાજીત સમરાંગણમાં ઊભો હતો. તેની પાસે સૈનિક અને યુદ્ધ વાહનો મોટા પ્રમાણમાં હતા. તેને યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો હતો. રાજા વીરસેન પણ ઇન્દ્રના જેવો તેજસ્વી હતો. યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે આવું વિચારીને પોતાના દોહિત્રના કલ્યાણ માટે સૈનિકો સાથે તે પણ યુદ્ધભૂમિમાં આવ્યો હતો. રણભૂમિમાં યુધાજીતને જોઈને તેના ઉપર વીરસેને બાણોની વૃષ્ટિનો આરંભ કર્યો. જાણે પર્વત પર મેઘ ધારા વરસી રહી હોય. તે વખતે સત્ય પરાક્રમી રાજાના શરીરમાં ક્રોધ વ્યાપી ગયો હતો. તેના તીક્ષ્ણ બાણ વેગથી શત્રુ તરફ ધસી રહ્યા હતા. બાણોની વૃષ્ટિથી યુધાજીત લગભગ ઢંકાઈ ગયો હતો. સાથે સાથે યુધાજીતના છોડેલા બાણોને વીરસેને કાપી નાખ્યા. હાથી ઘોડા અને રથોથી ખીચોખીચ તે રણભૂમિ ભયંકર લાગતી હતી. દેવતાઓ ઋષિઓ અને મનુષ્યો ભયંકર યુદ્ધ જોઈ રહ્યા હતા. રુધિર માસની મિજબાની કરવા માટે આવેલા કાગડા ગીધ વગેરેથી ખાવાની અભિલાષાથી આવેલા પક્ષીઓથી આકાશ ઢંકાઈ ગયું હતું. તે યુદ્ધમાં એટલા બધા હાથી ઘોડા અને વીર યોદ્ધા મરાયા હતા કે તેમના રુધિરની નદી વહેવા લાગી. તે નદી યમલોકમાં વહેતી વૈતરણીના જેવી ભયંકર દેખાતી હતી. કિનારાઓને તોડી પાડતા એ લોહીના પ્રવાહમાં વાળથી ઢંકાયેલા અને ધડથી છૂટા પડેલા માથા જાણે રમી રહેલા બાળકો યમુનામાં નાખેલા તુંબડા જેવા દેખાતા હતા. યુદ્ધભૂમિમાં એટલી ધૂળ ઉડતી હતી કે આકાશમાં સૂર્ય દેખાતો ન હતો. જાણે રાત્રિ હોય એવું લાગતું હતું. ત્યાર પછી યુધાજીતે પોતાની શક્તિશાળી ભુજાઓથી વીરસેન પર બાણોનો મારો ચલાવ્યો. પરિણામે રાજા વીરસેન નિષ્પ્રાણ બનીને હંમેશને માટે યુદ્ધભૂમિમાં સૂઈ ગયા. તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું. તેમની સેનાનો સંહાર થઈ ચૂક્યો હતો. જે થોડા સૈનિકો રહ્યા હતા તે યુદ્ધભૂમિમાંથી જીવ બચાવીને ભાગી ગયા. પોતાના પિતાશ્રીનું યુદ્ધભૂમિમાં મૃત્યુ થયું તે સમાચાર જાણી મનોરમા ભયથી ગભરાઈ ગયા. તે વખતે તેના પિતાનું વેર વાળવા મહાપાપી યુધાજીત તેના પુત્ર સુદર્શનને પણ મારી નાખશે તેવો વિચાર આવ્યો. હવે શું કરું, ક્યાં જાઉં? પિતાશ્રી તો ચાલ્યા ગયા, પતિદેવ પહેલા જ સ્વર્ગે સિધાવ્યા. હજી મારો પુત્ર તદ્દન નાનો બાળક છે, હવે હું શું કરું? લોભમાં અપાર પાપનો નિવાસ છે. આ જગતમાં નિષ્કૃષ્ટ એવા લોભે કોને વશ નથી કર્યા? ક્રોધાવેશમાં શ્રેષ્ઠ રાજા પણ ક્યુ હલકું કામ નથી કરતો? લોભી માણસ માતા પિતા ભાઈ ગુરુ અને મિત્રબંધુઓની પણ હત્યા કરે છે. આ દૂષણના સંબંધમાં કાંઈ કહી શકાય તેવું નથી. લોભો અતિવ ચ પાપસ્થૈન કોન વશીકૃતઃ કિમ ન કુર્યાત તદાવિષ્ટઃ પાપમ પાર્થિવ સત્તમઃ પિતરમ માતરમ ભ્રાતૃન ગુરુન સ્વજન બાંધવાન હંતિ લોભ સમાવિષ્ટો જનો નાત્ર વિચારાણ. લોભગ્રસ્ત માણસ નિષિદ્ધ અભક્ષ ભોજન ખાય છે, જ્યાં ન જવું જોઈએ ત્યાં જાય છે, ધર્મને તે કાયમ માટે છોડી દે છે. મનોરમા વિચારે છે કે આ નગરમાં હવે એવો કોઈ સમર્થ પુરુષ રહ્યો નથી કે મારી સહાયતા કરે, જેના વિશ્વાસે હું મારા બાળકનું પાલન પોષણ કરી શકું. અને જો પાપી યુધાજીત મારા પુત્રને મારી નાખશે તો પછી હું શું કરીશ? જગતમાં મારી રક્ષા કરે એવું કોઈ નથી. જેના આધારે મારી ચિંતા દૂર થાય. મારી શોક લીલાવતી તો પહેલેથી જ મારી સાથે વેર રાખે છે, તે દયાળુ થઈને મારા પુત્રની રક્ષા શા માટે કરે? યુધાજીત જ્યારે અહીં આવશે ત્યારે હું નાસી જઈ શકું એમ પણ નથી. મારા પુત્રને અબૂધ બાળક જાણીને તરત જ તે મને ખેદખાનામાં પૂરી દેશે. એવું સાંભળ્યું છે કે આવી દાજને કારણે ઇન્દ્રએ તેની ઓરમાન માતા દીતીના ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી નાખ્યા હતા. આ કાર્ય માટે ઇન્દ્રએ તેના વજ્રને તદ્દન નાનું બનાવીને હાથમાં લઈ તેની માતાના ઉદરમાં પ્રવેશ કર્યો હતો અને ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી નાખ્યા. અને તે પછી દરેકના સાત સાત ટુકડા કર્યા. તે જ 49 વાયુ આજે પણ સ્વર્ગમાં બિરાજમાન છે. મેં એવું પણ સાંભળ્યું છે કે પૂર્વકાળમાં એક રાણીએ શોકનો ગર્ભ નષ્ટ કરવા માટે તેને ભોજનમાં ઝેર આપ્યું હતું. થોડા સમય પછી તે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળકના શરીર ઉપર ઝેર જોવા મળ્યું. ઝેરને સંસ્કૃતમાં ગર કહે છે. તે ગર સાથે બાળકનો જન્મ થયો તેથી તે બાળકનું નામ સગર સ પ્લસ ગર પડ્યું. રાજા દશરથની હયાતીમાં તેમના મોટા પુત્ર રામને રાણી કૈકેયીએ શોકની દાજમાં વનમાં મોકલ્યા હતા. પછી રામના વિરહમાં રાજા દશરથ મરી ગયા. તેથી બિચારા મારા પુત્ર સુદર્શનને રાજા બનાવવા ઈચ્છતા મંત્રીઓ તો પરાધીન છે. તેમણે તો હવે યુધાજીતની ઈચ્છાને અનુકૂળ થઈને રહેવું પડશે. મારો ભાઈ એવો વીર નથી જે મને બંધનમાંથી મુક્ત કરાવી શકે. ખરેખર કોઈ દેવ યોગથી મને અપાર દુઃખ પ્રાપ્ત થયું છે. તેમ છતાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. ફળ મળવું તે ભગવાનની કૃપા પર નિર્ભર છે. તેથી હવે મારે તરત જ મારા પુત્રની રક્ષાનો ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તે નિરાધાર મનોરમાએ પ્રધાનમંત્રી વિદલ્લને, જેની રાજ્યમાં ખૂબ પ્રતિષ્ઠા હતી, બોલાવ્યો. બંને એકાંતમાં મળ્યા ત્યારે મનોરમાએ તેના પુત્રનો હાથ પકડીને અત્યંત દીનતાપૂર્વક કહેવા લાગી, મંત્રીજી, મારા પિતાશ્રી યુદ્ધમાં માર્યા ગયા. મારો આ પુત્ર હજુ બાળક છે અને યુધાજીત રાજા અત્યંત બળવાન છે. આવી મુશ્કેલ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે મને કહો. મંત્રી વિદલ્લે કહ્યું, દેવી, હવે આ સ્થળ પર કોઈ પણ રીતે રહેવું જોઈએ નહીં. આપણે કાશીની પાસે જંગલમાં ચાલ્યા જઈએ. ત્યાં સુબાહુ નામે પ્રખ્યાત મારા મામા રહે છે. તેમની પાસે અઢળક સંપત્તિ છે, બળવાન પણ ખૂબ છે. તેઓ ત્યાં આપણી રક્ષા કરશે. મારા મનમાં રાજા યુધાજીતને મળવાની ઈચ્છા છે. એમ કહીને નગરમાંથી નીકળી જાઓ અને નગર બહાર રથમાં બેસીને આપણે ચાલ્યા જઈએ. હવે મોડું કરવું ન જોઈએ. મંત્રીના કહેવાથી મનોરમા એક દાસી અને મંત્રીને સાથે લઈ રથમાં બેસી નગરની બહાર નીકળી ગયા. તે વખતે તે ભયથી ગભરાયેલા હતા. મનમાં અત્યંત દુઃખ હતું. તેની લાચારીની સીમા ન હતી. પિતાશ્રીના મૃત્યુનું દુઃખ તેમાં વધારો કરતું હતું. યુધાજીતને મળ્યા પછી મનોરમાએ તરત તેના પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભયભીત હોવાના કારણે તે ધ્રુજી રહ્યા હતા. ત્યાંથી નીકળીને 2 દિવસ પછી તે ગંગા કિનારે પહોંચ્યા. રસ્તામાં અનેક ડાકુ નિષાદો આવી ચડ્યા અને તેમની પાસે જે કંઈ ધન હતું તે બધું આ દયાહીનોએ ઝૂંટવી લીધું. એટલું જ નહીં, તેમની પાસેથી રથ પણ લઈને ભાગી ગયા. રાણી મનોરમાના શરીર પર ફક્ત 1 સાડી જ રહી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મનોરમાએ દાસીનો હાથ પકડ્યો અને પુત્રને લઈ ગંગા કિનારે ગઈ. ભયથી ગભરાતી હતી તે તરત નાવમાં બેસીને ગંગા પાર કરી ચિત્રકૂટ પહોંચી ગઈ. તે ભયભીત હોઈ ઉતાવળે ઉતાવળે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ. ત્યાં અનેક તપસ્વી ઋષિઓને જોઈ તેનો ભય દૂર થઈ ગયો. ભરદ્વાજજીએ મનોરમાને પૂછ્યું, દેવી તમે કોણ છો? તમે કોના પત્ની છો અને આટલું દુઃખ વેઠીને અહીં શા માટે આવ્યા છો? સાચું કહો સુંદરી, તમે દેવી છો કે મનુષ્ય સ્ત્રી? આ અબુધ બાળકને લઈને વનમાં આવવાનું કારણ શું છે? કમળ જેવા નેત્રો વાળી દેવી, એવું લાગે છે કે જાણે તમારું રાજ્ય કોઈ છીનવી લીધું હોય. મુનિવરે ભરદ્વાજજીના પ્રશ્નનો મનોરમા કોઈ જવાબ આપી શક્યા નહીં. તે અત્યંત દુઃખથી સંતાપ કરી રહ્યા હતા, આંખોથી આંસુ વહી રહ્યા હતા. તેણે સાથે આવેલા મંત્રી વિદલ્લ તરફ ઇશારો કર્યો. ત્યારે વિદલ્લે મુનિને કહ્યું, આ મહાન રાજા ધ્રુવ સંધિના ધર્મપત્ની છે, એમનું નામ મનોરમા છે. ધ્રુવ સંધિ રાજા મહાન પરાક્રમી હતા, તે સૂર્યવંશી હતા. એક સિંહે જંગલમાં તેમને મારી નાખ્યા. સુદર્શન નામના કુમાર તે મહારાજ ધ્રુવ સંધિનો પુત્ર છે. આ મહારાણીના પિતા વીરસિંહ અત્યંત ધર્માત્મા પુરુષ હતા. આ કુમાર જે તેમનો દોહિત્ર થાય તેના માટે તેઓ રણભૂમિમાં મૃત્યુ પામ્યા. રાજા યુધાજીતના ભયથી અત્યંત ભયભીત બનીને આ મહારાણી નિર્જન વનમાં ભટકી રહ્યા છે. મુનિવર, આ રાજકુમારી તેના નાના બાળકને લઈને આપના શરણમાં આવી છે. હે મહાભાગ, હવે આપ જ આ બંનેના રક્ષક છો. દુઃખીજનોની રક્ષા કરવાથી યજ્ઞ કાર્ય કરતા પણ વધારે પુણ્ય મળે છે. ભયભીત થયેલા દિનજનોની રક્ષા કરવાથી વિશેષ ફળ મળે છે. આર્તસ્ય રક્ષણે પુણ્યમ યજ્ઞાધિકમ ઉદાહ્યતમ ભયત્રયસ્તસ્ય દિનસ્ય વિશેષ ફલદમ સ્મૃતમ, મુનિવર ભરદ્વાજે કહ્યું. પવિત્ર વ્રતનું આચરણ કરવાવાળી કલ્યાણી, તમે અહીં નિર્ભય બનીને રહો અને તમારા પુત્રનું ભરણ પોષણ કરો. હવે તમારે શત્રુનો ભય બિલકુલ રાખો નહીં. આ સુંદર પુત્રની રક્ષા કરો, તમારો આ પુત્ર રાજા થશે. આ આશ્રમમાં દુઃખ શોકનો ક્યારેય પ્રસંગ આવશે નહીં, વ્યાસજી કહે છે. આ પ્રમાણે મુનિવર ભરદ્વાજજીના આશ્વાસનથી રાણી મનોરમા શાંત થયા અને મુનિએ આપેલી ઝૂંપડીમાં આનંદથી રહેવા લાગ્યા. મંત્રી વિદલ્લ અને દાસી તેમનો સહયોગ કરતા રહ્યા અને પુત્ર સુદર્શનનું પાલન પોષણ કરતા મનોરમા સમય પસાર કરવા લાગ્યા. અધ્યાય 14-15 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.